ધનુર્માસના પ્રાતઃકાળના દિવસોમાં વાસુદેવ મહાત્માની કથાનો હરરોજને માટે રસપાન કરીએ છીએ. આપણા સૌના હૈયાને હાથને સાથે લઈ પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી, પૂજ્ય સંત વલ્લભદાસજી સ્વામી, ઠાકોરજી પોથીશ્રીને વક્તાશ્રીના પૂજન માટે પધારશે. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણં નરક તારણ નામ ધ્યેયં શ્યામં સીતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે. બોલો હરે કૃષ્ણ મહારાજની જય. વેદાસ્તોતુમ પ્રવૃતા યદનવધિ મહાનંદમાલક્ષ્ય દૂરાત પ્રત્યાવર્તંત સર્ગ સ્થિતિલયમખિલસ્યાસ્ય યેનામનંતિ સ્થાને દિવ્યેક્ષરેયો નિવસતિ સતતં નિત્યમુક્તાનુસક્તઃ સોયમ કૃષ્ણ કૃપાલુ સ્વયમવતિ નિજાન સ્વામી નારાયણો નહ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. પરાત્પર પુરુષોત્તમ નારાયણ અક્ષરધામાધિપતિ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્યપાદ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્યપાદ ગુરુ મહારાજ, પૂજ્યપાદ લક્ષ્મીનારાયણદાસજી સ્વામી, સંત વલ્લભદાસજી સ્વામી, સર્વે પ્રાતઃ સ્મરણીય સંતો, કથાના યજમાન શ્રી પ્રવીણભાઈ કામલિયા, એમના સુપુત્રો વગેરે, ઓનલાઈન તથા પ્રત્યક્ષ રીતે કથાનો લાભ લઈ રહેલા સર્વે ભાવિક ભક્તજનો, જય સ્વામિનારાયણ. ગઈકાલે આપણે કેટલે પહોંચ્યા હતા? નારદજીએ સ્તુતિ કરી, પછી પછી ભગવાને નારદજીને કહ્યું કે મારી કૃપાથી તમને મારું દર્શન થયું છે. એમની સાથે સાથે કેવા કેવા લક્ષણો એ યુક્ત નારદજી છે, અહિંસા, બ્રહ્મચર્ય, દાન, દયા અને દમન, એકાંતિક ભક્તિ વગેરે 16 વાનાઓ કહ્યા. અને આવા લક્ષણો એ યુક્ત જે કોઈ પણ મનુષ્ય હોય, તમે એક જ નહીં પણ અન્ય કોઈ પણ મનુષ્ય હોય, તો એમને પણ આ ધામને વિશે દર્શન થાય છે. મહારાજે વચનામૃતમાં એવું કહ્યું કે યોગ સમાધિવાળા છે તેને પ્રત્યક્ષ દેખે છે. ત્યાર પછી ભગવાને એવું કહ્યું કે હું આ સ્વરૂપે આ ધામમાં બિરાજું છું. એવી જ રીતે વૈકુંઠ લોકને વિશે પણ મારો વાસ છે લક્ષ્મીજીએ સહિત. અને શ્વેતદ્વીપને વિશે હું નિત્ય 5 વખત દર્શન આપવા માટે જાઉં છું. અને જ્યારે આ બ્રહ્માંડનું રચના થઈ સર્ગારંભે, ત્યારે વિરાટ નારાયણ થકી એમના નાભિ કમળમાંથી બ્રહ્માજી એમનું મેં સર્જન કર્યું. એ બ્રહ્માજીએ મારા ઉપર અતિશય તપ કર્યું. એમના તપથી હું પ્રસન્ન થઈ અને મેં એમને વરદાન આપ્યા કે તમે સૃષ્ટિની રચના કરો અને સૃષ્ટિની રચના કરી શકો એટલું સામર્થ્ય તમને પ્રાપ્ત થાય એવું વરદાન આપ્યું. સૃષ્ટિની રચના કર્યા પછી એમાં જે કોઈ પણ દેવ, મનુષ્ય, અસુર વગેરે જે છે એ બધા જ તમારી આજ્ઞામાં રહેશે. કોઈ પણ વ્યક્તિ તમારી મર્યાદાઓ, તમે જે મર્યાદાઓ બાંધી છે એમને અતિક્રમણ નહીં કરે, આવું વરદાન ભગવાન નારાયણે બ્રહ્માજીને આપ્યું. સાથે એ પણ કહ્યું કે તમારી બુદ્ધિમાં ચારેય વેદોની સ્ફૂર્ણા થશે અને વેદોનું જ્ઞાન છે એ સનાતન તમારી બુદ્ધિમાં વાસ કરીને રહેશે. અને જ્યાં પણ તમને મોહ થાય, જ્યાં તમારાથી કાર્ય ન થઈ શકે, ત્યાં તમે મારું સ્મરણ કરજો, હું પ્રગટ થઈશ અને તમારાથી અસંભવ એવું જે કામ છે એ હું પતાવી દઈશ અને હું તમને મદદ કરીશ સૃષ્ટિ ચલાવવામાં. આટલા વરદાન ભગવાન નારાયણે બ્રહ્માજીને આપ્યા. હવે એ જે વરદાનો આપ્યા એમાં બ્રહ્માજીને તો એક વરદાન તો બહુ સ્પષ્ટપણે મળ્યું કે કોઈ પણ તમારી મર્યાદાનું ઉલ્લંઘન કરશે સિવાય કે માણસ. તો આપણે બધા તો ઉલ્લંઘન કરીએ છીએ, અસુરોએ ઉલ્લંઘન કર્યું. અસુરો બધા કાંઈ બ્રહ્માજીની આજ્ઞા પ્રમાણે જ રહે છે એવું તો નથી. તો દેવતાઓ વળી મોટા ભાગે રહેતા હોય, ક્યારેક ક્યારેક થોડાક આઘા પચા થતા હોય, ક્યારેક ક્યારેક બ્રહ્માજી પોતે થોડાક આઘા પચા થતા હોય, એવું કંઈક શાસ્ત્રોમાં કંઈક કંઈક લખેલું છે. તો બ્રહ્માજીની આજ્ઞા પ્રમાણે બધા ન પણ રહેતા હોય, કારણ કે એમણે જે મર્યાદાઓ બાંધી, એમને જે શાસ્ત્ર બાંધ્યા એ પ્રમાણે બધા રહેતા હોય એવું હોય પણ નહીં. તો એ બધાએ બ્રહ્માજીની મર્યાદાઓનું અતિક્રમણ તો કર્યું જ કહેવાય. અને જ્યારે એમણે આટલું બધું અતિક્રમણ કરે છે ને, અત્યારે તો ફૂલ અતિક્રમણ છે ને, કળિયુગ છે એટલે, તો આટલું બધું અતિક્રમણ કરે છે તો બ્રહ્માજી પછી મૌન કેમ છે? ક્યારેક તો એવો સંશય થઈ જાય કે બ્રહ્માજી હશે કે નહીં, કે ખાલી વાત જ હશે, છે કે નહીં? બ્રહ્માજી તો છે જ એમ, કે સંશય છે કે નહીં? ભગવાનની ઈચ્છાથી છે. એટલે શાસ્ત્રની અંદર ખૂબ સરસ શબ્દો વાપર્યા છે. અને આપણી પ્રકૃતિ કરતા થોડા વિલક્ષણ છે એટલે આપણને બુદ્ધિમાં ઉતરતા નથી. આપણે એવું માનીએ છીએ કે આપણે સુપર પાવર છીએ એટલે આપણા અંદરમાં બધો જ કંટ્રોલ હોય, એટલે એ ટસ કે મસ થાય તોય તે આપણે એને ઇન્ટરફિયર કરી શકીએ, આપણે એમને રોકી શકીએ, આને આપણે નિયંત્રણ માનીએ છીએ. જ્યારે ભગવાન અને ભગવાનની ઈશ્વરીય શક્તિ, નિયંત્રિત્વ શક્તિ, ઈશ્વરીય શક્તિનો અર્થ નિયંત્રિત્વ શક્તિ, એ જેમને પ્રાપ્ત થઈ છે એવા બ્રહ્માદિક ઈશ્વરો, એ આપણી જેવી પ્રકૃતિથી નિયંત્રણ ન કરે, એ ભગવાનને જેવી ઈચ્છા છે, ભગવાનની જેવી પ્રકૃતિ છે, ભગવાન જેવી રીતે નિયંત્રણ કરે છે એવી રીતે એ નિયંત્રણ કરે, એટલા માટે જ એ ભગવાનના અંડરમાં કામ કરી શકે. આપણી નીચે કેવો વ્યક્તિ કામ કરે? આપણી વિચારધારાને મેચ થાય એવા વ્યક્તિ જ કામ કરી શકે. તો ભગવાનના અંડરમાં જ્યારે કામ કરતા હોય તો એ પણ ભગવાનની કંઈક વિચારધારા મેચ થતી હશે ને કંઈક એવું હશે ત્યારે જ એ કામ કરી શકતા હશે. તો ભગવાનની વિચારધારા કેવી છે? તો ભગવાનની વિચારધારા બહુ સ્પષ્ટ છે કે તમામ જીવાત્માઓને એમણે સ્વતંત્ર કરી દીધા છે. હા, પછી જે ગણો તે, પણ સ્વતંત્ર તો કર્યા જ છે. ભલે એની અમુક લિમિટેશન્સ છે કે આટલા સમય પૂરતા સ્વતંત્ર, કોઈ 15 વર્ષ માટે સ્વતંત્ર હોય ને કોઈ 50 વર્ષ માટે સ્વતંત્ર હોય ને કોઈ 100 વર્ષ માટે સ્વતંત્ર, બધાની લિમિટ. 100 વર્ષ પછી વળી પાછા પરતંત્ર. પણ તમામ જીવાત્માઓને એટલી વખત સ્વતંત્ર રહેવાની સત્તા ભગવાને એમને આપેલી છે. અને જ્યારે તમે એમને સ્વતંત્ર કરો ત્યાર પછી તમે એમાં ઇન્ટરફિયરન્સ ન કરો. જ્યારે એમની સ્વતંત્રતાનો પિરિયડ પૂરો થાય એટલે પછી તમામ હિસાબો લઈ લ્યો એટલે ઇન્ટરફિયરન્સ બધું પૂરું થઈ ગયું. વિધાઉટ ઇન્ટરફિયરન્સ છતાંય તમારા નિયંત્રણમાં એવું નથી કે જેમ અંગ્રેજોએ ભારતને આઝાદી આપી દીધી પછી અંગ્રેજોને ભારતની સાથે કંઈ લેવા દેવા નહીં, એવી કોઈ સ્વતંત્રતા જીવાત્માને ભગવાને આપી નથી. તો ભગવાન જ્યારે તમામ દેવ ઈશ્વર ઋષિ મુનિ જીવાત્માઓ સમગ્રને આવી જ જ્યારે સ્વતંત્રતા આપી છે કે એમનો જે પિરિયડ છે, મહારાજે વચનામૃતમાં કહ્યું કે વિરાટ નારાયણ છે એમનો દ્વિપરાર્ધ કાળ પર્યંત આયુષ્ય છે, ત્યાં સુધી એ સ્વતંત્ર. જેવો દ્વિપરાર્ધ કાળ પર્યંતનો આયુષ્ય એમનો પૂર્ણ થશે પછી એમનો જીવાત્મા, એમનો જે આત્મા છે એ પરમાત્માને સરેન્ડર. અને જ્યારે એમની સ્વતંત્રતા છે ને એ વખતે જો એ પરમાત્માને સરેન્ડર રહે તો એના જેવું શ્રેષ્ઠ બીજું કોઈ પણ નહીં. આ એક નિયંત્રિત્વ શક્તિ ભગવાનની, આ મેથડથી ભગવાન કામ કરે છે. અને એ જ મેથડ બ્રહ્માજીમાં, વિરાટ નારાયણાદિક ઈશ્વરોમાં આવી. એટલે એ જ્યારે આપણે ખોટું કરીએ છીએ, આપણે મર્યાદાઓને ઉલ્લંઘીએ છીએ ત્યારે એ સામે આવીને તત્કાળ આપણી પર કોઈ એક્શન કે નિયંત્રિત્વ કરતા નથી. જેમ એક બુદ્ધિશાળી પિતા હોય એ પોતાનો દીકરો ક્યારેક આડુંહવળું કરતો હોય, પોતાને ન રૂચતું હોય તો પણ અમુક સમય પૂરતા એ જોયા કરે અને પછી એમને કેવું ઘટે એટલું કહે. તો એક સામાન્ય પિતા છે એ પણ પોતાના દીકરાને કેવી રીતે કંટ્રોલ કરવો, કેવી રીતે નિયંત્રણ કરવું એમના ઉપર એ લાંબો વિચાર કરે છે. તો પરમાત્મા છે તો પરમ પિતા છે, એની રેન્જ તો કેટલી બધી લાંબી હોય. એક બીજા વિદ્યાર્થી છે, એ ભગત થવા માટે નીકળ્યા છે. તો એમના પિતાશ્રી છે એ એવું કહે છે કે ભલે એ ત્યાં રહ્યો, ભલે એને જે કરવું હોય એ છૂટી ગઈ, એક પણ વખત અમે ટાપલી અડાડી નથી ને એક પણ વખત અમે એમને નથી કીધું કે તારે સાધુ નથી થવાનું. એમ બહુ લાંબી રેન્જથી વિચારે છે. એમાંય જો અમે એને એમ કહીએ કે તારે સાધુ નથી થવાનું તો એની અત્યારની જે વિચારધારા ચાલે છે એમાં ઇન્ટરફિયરન્સ થાય, કે એ લાંબા સમય સુધી ચાલવા દેવાની અને એમાં ક્યાંક વળી પાછો શાંત પડી જાય તો આપણે જે કરવું છે એ જ થશે. હલો, સાધુ થવાનો વિચાર શાંત થઈ જાય તો આપણે જે કરવું છે એ જ થશે કે એમ? એ આપણો જ છે. એટલે ટાઢા કોઠાના માણસો કહેવાય. કેવા? કોઠો ગરમ જ ન થાય, સુગર કોટેડ પોઈઝન. કેવું લાગે? બહુ મીઠું, પણ લાંબા કાળે પ્રાણ હરી લે. ભગવાન છે ને એનો કોઠો જેવો ટાઢો એવો તો બીજા કોઈનો. ભગવાનના કોઠામાં ક્યારેય એસિડિટી થતી નથી. તો જ ટાઢો રહીએ ને. એટલે ભગવાન છે એ જીવાત્માને આવી રીતે સ્વતંત્રતા આપે છે. અને બ્રહ્માદિક વગેરે ઈશ્વરો પણ એવી જ રીતે જીવાત્માને સ્વતંત્રતા આપે છે. બીજું એક, બ્રહ્માજીને વેદોનું જ્ઞાન પ્રાપ્ત થયું. અહીંયા શબ્દ એવો વાપર્યો કે વેદો છે સનાતન, તમારી બુદ્ધિની અંદર નિવાસ કરીને સ્ફુરશે. વેદાશ્ચાપી સ્ફુરશ્યંતિ તબ બુદ્ધૌ સનાતનાઃ. એટલે વેદ છે એ જ્ઞાન સ્વરૂપ છે. તમામ જ્ઞાન, બુદ્ધિ એટલે જ્ઞાન, અને એ જ્ઞાન સદાને માટે બ્રહ્માજીની બુદ્ધિમાં રહ્યું છે. એટલે બ્રહ્માજીની બુદ્ધિ એ વાસ્તવમાં બુદ્ધિ છે. આપણી બુદ્ધિ જેવી નથી, પણ વાસ્તવમાં બુદ્ધિ છે. અને જ્યારે જ્ઞાન થાય, બુદ્ધિ પ્રાપ્ત થાય, ત્યારે એનું ફળ શું? તો કે બુદ્ધેર ફલમ અનાગ્રહમ. જેને બુદ્ધિ હોય ને એ કોઈ દુરાગ્રહ ન કરે. જે દુરાગ્રહ કરે છે એ મૂર્ખાઓ જ કરે છે. આનો અર્થ આમ થાય, ખોટો આગ્રહ, જીદ, એ જીદ છે એ અબુદ્ધિનું લક્ષણ છે. જેમને બુદ્ધિ પ્રાપ્ત થઈ છે, જેમને જ્ઞાન પ્રાપ્ત થયું છે, એ હંમેશા છોડતા શીખે છે. કંઈ વાંધો નહીં, જવા દો, હાલો હવે નહીં કરતા, નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો. બુદ્ધેર ફલમ અનાગ્રહમ. બ્રહ્માજીની પાસે એ વેદોના જ્ઞાન થકી એમને જે બુદ્ધિ પ્રાપ્ત થઈ, એટલે એમને એનું ફળ પણ પ્રાપ્ત થયું. અને ક્યારેય દુરાગ્રહ નથી રાખતા કે મેં બાંધેલી મર્યાદાઓમાં જ તમે રહેજો. હલો, લેટ ધેમ એન્જોય. આ પ્રમાણે રહો તો સારું થશે તમારું. એમણે પ્રિસ્ક્રિપ્શન્સ બધા આપી દીધા, બધી જ મર્યાદાઓ, કોડ ઓફ કન્ડક્ટ્સ એ બધું આપી દીધું. આ પ્રમાણે રહેશો તો તમારું સારું થશે. જેવી રીતે કોઈ સંતો હોય તો એ કહે કે ભગત તમે આમ રહેશો તો સારું થશે, પણ આગ્રહ દુરાગ્રહ કોઈ વાતનો નહીં. અંતે તો દરેક જીવાત્મા સ્વતંત્ર છે. પોતાની મુમુક્ષુતાના આધાર ઉપર, પોતાના જીવના શુદ્ધ ઈરાદાના આધાર ઉપર એ દરેક વસ્તુને ગ્રહણ કરે છે અને એ પ્રમાણે એ આગળ વધે છે. છતાંય મહારાજે વચનામૃતમાં એક જગ્યાએ એવું કહ્યું છે કે ગોપાળાનંદ સ્વામી જેવા સંત હોય ને, મોટા સંત હોય તો એમને એવો અતિશય સદાશય હોય કે અનંત જીવાત્માઓ છે ભગવાનના માર્ગે આગળ વધે, અને એમાં કોઈક અયોગ્ય માર્ગે ચાલતો હોય તો ત્યાં થોડું ક્રોધ કરીને કહેવું ઘટે તો કહે પણ ખરા. એવું તો ભગવાન પણ કરે છે કે જ્યારે એમણે બાંધેલી મર્યાદાઓ એમને વધારે પડતી કોઈ માણસ તોડે, અને જેના આધારે બીજાના કલ્યાણના માર્ગ રૂંધાઈ જવાના હોય, તો એ વખતે ભગવાન પોતે પ્રગટ થઈ, અને એ રાક્ષસ હોય તો રાક્ષસ, અને દેવ હોય તો દેવ, અને મનુષ્ય હોય તો મનુષ્ય એમનો નાશ કરે છે. એટલું ઇન્ટરફિયરન્સ તો ભગવાન પણ કરે છે. એટલે બુદ્ધેર ફલમ અનાગ્રહમ. આપણે જો બુદ્ધિશાળી હોઈએ તો ઘરની અંદર, પરિવારની અંદર, વ્યવસાયની અંદર દુરાગ્રહ હલ્લો છોડી દેવો જોઈએ. પ્રિકોશન લઈ લેવાના. તો તમે એમ કહેશો કે દુરાગ્રહ છોડી દઈએ તો પછી આપણું જે વિઝન છે એ વિઝન અચીવ કેવી રીતે થાય? બહુ મોટો પ્રોબ્લેમ છે અત્યારે. હું અથવા તો અમારે એની પાસેથી કામ કેમ લેવું? બિઝનેસની અંદર તો સૌથી મોટો પ્રોબ્લેમ થઈ જાય કે જ્યાં સુધી તમે આગ્રહ રાખીને કામ ન કરાવો ત્યાં સુધી કંઈ કામ થાય જ નહીં. છે કે નહીં? પાછળ પડવું પડે માણસની, ત્યારે તો કામ થાય છે. એ હા, આગ્રહવાળા ઉપર તો મોટી કૃપા થાય છે એવું પછી મહારાજે કહ્યું છે. પણ ત્યાં તો મહારાજે એવું કહ્યું છે કે પોતાને પોતાને માટે આગ્રહ રાખો, બીજા ઉપર આગ્રહ રાખવાની વાત નથી. હે, ધ્યાનના આગ્રહની વાત છે. પણ એમ છતાંય આગ્રહ રાખ્યા વગર અચીવમેન્ટ પણ થતી નથી. એટલે આગ્રહ ન રાખો એવું નથી કહ્યું, પણ દુરાગ્રહ છોડવાનું કહ્યું છે. દુરાગ્રહ એટલે શું? અતિ પડતો આગ્રહ. છોકરાની કેપેસિટી 70% હોય અને આપણે બરાબરનો દુરાગ્રહ રાખીએ ત્યારે 90% લઈ આવવાના જ છે, દેટ ઇઝ કોલ્ડ દુરાગ્રહ. એમની કેપેસિટી 70% છે અને આપણે 75% આગ્રહ રાખીએ, દેટ ઇઝ કોલ્ડ આગ્રહ. હલો, ઇઝ ઇટ ક્લિયર? આગ્રહ અને દુરાગ્રહ આ બંને વચ્ચે બહુ મોટો ફરક છે. બુદ્ધેર ફલમ અનાગ્રહમનો અર્થ એમ છે કે દુરાગ્રહ નથી રાખતા, આગ્રહ તો રાખે છે. કારણ કે બુદ્ધિ છે એટલે જણાય છે કે આ કરીએ તો બહુ બેસ્ટ થાય, આવું કરજો, આવી પ્રેરણા પણ આપશે, અને એવું જે જે કરતા હશે એમના ઉપર એ પ્રસન્ન પણ થશે, એમને મોટિવેશન્સ આપશે અને પ્રમોશન આપશે. બુદ્ધેર ફલમ અનાગ્રહમ, આગ્રહ તો રાખશે જ. જો આગ્રહ નહીં રાખે તો ભગવાને જે માટે આ બ્રહ્માંડની રચના કરી છે એવું કંઈ નહીં થાય, એનાથી ઉલટું જ બીજું બધું થશે. અને એનાથી ઉલટું થશે તો પછી ભગવાને જે કામ જવાબદારી સોંપી છે જવાબદારી જ નિભાવાશે નહીં. ભગવાને બ્રહ્માંડની રચના જીવાત્માના કલ્યાણને માટે કરી, અને બ્રહ્માજી જો આગ્રહ રાખીને જીવાત્માને કલ્યાણના માર્ગ ઉપર ન ચલાવી શકે તો સૌથી પહેલા ભગવાનના કોપનો કારણ કોણ બને? બ્રહ્માજી. અને એ બ્રહ્માજી તો શાસ્ત્રોની અંદર એટલે સુધી કહ્યું કે ભગવાનની આજ્ઞાથી એટલા ભયભીત થઈ અને આ બધી રચના કરી, રખેને ક્યાંય ફરક પડી ન જાય, એમણે જેમ કહ્યું છે એ જ પ્રમાણે મારે કરવું છે ને એ જ પ્રમાણે કરાવવું છે. કાળ માયા વગેરે સર્વે એ ભગવાનની આજ્ઞા પ્રમાણે જ વર્તે છે, એનાથી બહાર કોઈ જતા નથી. કારણ કે એમને ખબર છે કે ભગવાનનું જે મિશન છે એ મિશનને સાર્થક કરવું એ જ અમારું કામ છે, એટલે એ માટે તો એ આગ્રહ રાખે છે. આગ્રહ રાખવો એ ખોટું નથી. વિઝનરી પીપલ આગ્રહ રાખી શકે, દુરાગ્રહ નહીં. રાઈટ? દુરાગ્રહનો અર્થ એમ છે કે બિયોન્ડ કેપેસિટી, બિયોન્ડ સિચ્યુએશનલ કોઝિસ, કે જે પણ ફેક્ટ્સ છે, ફેક્ટર્સ છે, એ બધાથી ઉપર વટ થઈ અને તમે એને પ્રેશરાઇઝ કરો, એ બધાને જોવો જ નહીં અને તમે પ્રેશરાઇઝ કરો, તો એ દુરાગ્રહ છે. જેટલા પણ સિચ્યુએશનલ ફેક્ટર્સ છે એ બધાને ધ્યાનમાં રાખી અને પછી એમાંથી કેટલું બેસ્ટ થઈ શકે એમ છે એવી રીતનું વિઝન સેટ કરવું, તો એને આગ્રહ રાખ્યો કહેવાય. અને એ પ્રમાણે પછી બધાને પ્રવર્તાવવા. તો એટલો આગ્રહ તો બ્રહ્માજી પણ રાખે છે. બ્રહ્માજી દેવતાઓને જેટલો સપોર્ટ કરે એટલો કંઈ અસુરોને સપોર્ટ કરતા નથી. નહીંતર બંને એમના જ દીકરાઓ છે તોય સપોર્ટ નથી. ભલે એમને સ્વતંત્રતા આપી છે, તમે કરી રાખો, કંઈ વાંધો નહીં, વધારે પડતા આડાવાળા થશો ત્યારે હું આવી જઈશ, ને હું નહીં આવું તો પુરુષોત્તમ નારાયણ આવી જશે. એટલે મહત્વાકાંક્ષા રાખવી, વિઝન રાખવું, એને અચીવ કરવા માટે આગ્રહ પણ રાખવો, પણ સિચ્યુએશન્સ, એમના ફેક્ટર્સ, એ બધાને નજર સામે રાખી અને જેટલી કેપેસિટી છે એ પ્રમાણે આગ્રહ રાખીએ, એનાથી વધારે પ્રેશરાઇઝ કરીએ તો એ દુરાગ્રહ છે. એટલે ઘર પરિવારની અંદર આપણે જ્યારે રહીએ છીએ ત્યારે આગ્રહ રાખવાનો વાંધો નહીં, નહીંતર આપણે આગ્રહ ન રાખીએ તો એ લોકો તો કોઈ આગ્રહ રાખવાના જ ન હોય, વ્યવસાય સ્વચ્છંદી થઈ જાય. અને વ્યવસાયની અંદર પણ આપણે આગ્રહ ન રાખીએ તો નીચેવાળા એમ્પ્લોયને એને કોઈને કંઈ પડ્યું હોય નહીં, એટલે આગ્રહ તો રાખવો પડે. પણ દુરાગ્રહ નહીં. આગળ ભગવાન નારદજીને કહે છે કે હે નારદજી, મેં બ્રહ્માજીને એવું કહ્યું છે કે સૃજ્યમાને ત્વયા વિશ્વે નષ્ટામ પૃથ્વીમ મહારણવે આનયિષ્યામિ સ્વમ સ્થાનમ વારાહમ રૂપમાસ્થિતમ. કે આ સૃષ્ટિનું જ્યારે સર્જન થયું ત્યાર પછી આ સૃષ્ટિને કોઈ અસુર એ સમુદ્રને વિશે ખેંચી જશે, પાણીને વિશે, ત્યારે હું વારાહ એવું રૂપ ધારણ કરીને એ અસુરનો નાશ કરી અને પૃથ્વીને પાણીમાંથી બહાર કાઢી અને વળી પાછી પોતાના સ્થાને હું સ્થાપિત કરીશ. આવી રીતે હું વરાહ અવતાર ધારણ કરી અને તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન કરીશ. અહીંયા પૃથ્વી એટલે આપણને જેટલી દેખાય છે એટલી નહીં, પૃથ્વી એટલે 50 કોટી યોજન, 50 કરોડ યોજન જે પૃથ્વીનું પીઠ છે એટલી. એટલે કે લોકલોકાંતરની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ક્ષીરસાગરના સમુદ્રના જે સીમાડો છે ત્યાં સુધીની પૃથ્વી એ 50 કોટી યોજન પૃથ્વી થાય, ત્યાં સુધીની ગણવાની. જે 7 સમુદ્ર છે એમાં 5મો સમુદ્ર ક્ષીરસાગર એમના તટ સુધી. ત્યાર પછી કહ્યું કે હિરણાક્ષ એ જ્યારે આવી રીતે પૃથ્વીને ખેંચીને જતો હશે અને મેં વારાહરૂપ ધારણ કર્યું હશે અને પછી હું એમને હણીશ, તો ત્યાર પછી એમના જ હિરણાક્ષના જ માર્યા પછી દીતીના પુત્રો બળથી ગર્વિત થઈ દિવસના અંતે હું મત્સ્ય અવતારને ધારણ કરીશ અને વળી પાછી પૃથ્વી છે એમને હું સ્થાપન કરીશ. આનયિષ્યામિ સ્વમ સ્થાનમ વારાહમ રૂપમાસ્થિતમ હિરણાક્ષમ નિહિત્યૈવ દૈત્યયમ બલ ગર્વિતમ. હિરણાક્ષ એવા રાક્ષસનો નાશ કરી અને પૃથ્વીને હું યથાસ્થાને સ્થાપન કરીશ. પછી આખો કલ્પ પૂરો થઈ જશે એ વખતે, દિનાંતે એટલે એક દિવસ, વિરાટ નારાયણ એટલે એક કલ્પ. આગળ પૂજ્ય સત્ય સંકલ્પ સામે વાત કરી હતી, એક કલ્પને અંતે જ્યારે પ્રલય થશે ત્યારે હું મત્સ્ય અવતાર ધારણ કરીશ અને મત્સ્ય અવતાર ધારણ કર્યા પછી સહૌષધિમ ધારયિષ્યે મનવાદિંશ્ચ નિશાવધિ. કે આખી એ પૃથ્વીની અંદર જેટલા પણ બીજ માત્ર છે એ તમામને હું ધારણ કરીશ, મનુ આદિકને ધારણ કરીશ અને સત્યવ્રત આદિક રાજા એમનું હું રક્ષણ કરીશ. અને આખી એ રાત્રિ વિરાટ નારાયણની પૂર્ણ થાય ત્યાં સુધી હું એમને ધારણ કરી રાખીશ અને વળી પાછું સવારે પૃથ્વીનું સર્જન થાય ત્યારે વળી પાછું હું એમને ત્યાં સ્થાપન કરીશ. આવી રીતે મત્સ્ય અવતાર ધારણ કરીશ અને એ મત્સ્ય અવતાર ધારણ કર્યા પછી દેવતાઓ અને દાનવોની વચ્ચે યુદ્ધ થશે, દેવતાઓ ગર્વિષ્ઠ થશે, દુર્વાસા ઋષિનો શ્રાપ થશે, સંપત્તિ બધી સમુદ્રમાં ચાલી જશે અને સમુદ્ર મંથન થશે, જે સમુદ્ર મંથનની કથા આપણે સાંભળી છે. એ વખતે અમૃત પ્રાપ્તિને માટે સમુદ્ર મંથન કરનારા તમામ દેવતાઓ અને દાનવો કાશ્યપા નામ એવું કહ્યું છે, કશ્યપ ગોત્રીય, એમાં જે મંદરાચળ પર્વત છે એમને ધારણ કરવા માટે હું કુર્મ અવતાર ધારણ કરીશ એટલે કચ્છા અવતાર ધારણ કરીશ અને મારી પીઠ ઉપર એ મંદરાચળ પર્વતને હું ધારણ કરીશ. આવી રીતે કચ્છા અવતાર કહ્યો. નરસિંહમ વપુઃ કૃત્વા હિરણકશિપુમ વિશ્વે સુરકાર્ય હનિષ્યામિ યજ્ઞઘ્નમ દિતિનંદનમ. કે યજ્ઞનું નાશ કરનારા એવા જે દિતિનંદન અસુરો છે એમનો વિનાશ કરવા માટે, એટલે કે હિરણ્યકશિપુનો વિનાશ કરવા માટે અને દેવતાઓના કાર્યમાં મદદરૂપ થવા માટે હું નારસિંહ સ્વરૂપ ધારણ કરીશ અને અવતાર ધારણ કરી અને હિરણ્યકશિપુનો હું નાશ કરીશ. ઘણી વખત આ બધા જે અવતાર ક્રમ છે એને વચ્ચે વોટ્સએપની અંદર એક સારો મેસેજ ફરતો આવ્યો હતો અને મેસેજની અંદર એવું કહ્યું હતું કે પહેલાં ભગવાનનો મત્સ્ય અવતાર થયો એટલે જળચર સૃષ્ટિ થઈ, પછી ઉત્ક્રાંતિ થતી ગઈ અને પછી ભગવાને કચ્છ અવતાર ધારણ કર્યો. કચ્છ છે એ જળચર પણ છે અને સ્થળચર પણ છે, જમીન ઉપર પણ રહે છે અને પાણીમાં પણ રહે છે. તો કચ્છ અવતાર છે એ બંને માટે છે એટલે થોડીક વધારે ઉત્ક્રાંતિ થઈ. ત્યાર પછી વધારે ઉત્ક્રાંતિ થઈ એટલે વરાહ અવતાર થયો. વરાહ છે એ માત્ર સ્થળચર જ છે. ત્યાર પછી વધારે ઉત્ક્રાંતિ થઈ એટલે નરસિંહ સ્વરૂપ થયું, એટલે અડધા સિંહ અને અડધા મનુષ્ય. અને ત્યાર પછી વામન સ્વરૂપ થયું એટલે સંપૂર્ણપણે માનવ. અને અહીંયા આગળ શ્લોકમાં પણ એવું જ કહે છે, વિરોચનસ્ય બલવાન બલિહિ પુત્રો મહાસુરઃ ભવિષ્યતિ સચક્રમ ચ સ્વરાજ્યાચ્યા વૈષ્યતિ. કે વિરોચન, પ્રહલાદના પુત્ર વિરોચન અને વિરોચનના પુત્ર બલિ, એ બળવાન એવા બલિ મહાઅસુર એમના માટે અને દેવતાઓના કાર્ય કરવાને માટે હું વામન એવું સ્વરૂપ ધારણ કરીશ, ઇન્દ્રના નાના ભાઈ તરીકે, અદિતિના દીકરા થઈ અને વામન એવું સ્વરૂપ ધારણ કરીશ. અને એમની પાસેથી ત્રણેય લોક એ હું હરી લઈશ, કારણ કે એમનું ત્રણ લોકમાં બલિરાજાનું રાજ્ય હતું. અને દેવતાઓને વળી પાછો સ્વર્ગલોક આપીશ અને એમને હું પાતાળનું રાજ્ય આપીશ, પાતાળની અંદર સ્થિર કરી દઈશ. આવી રીતે વામન અવતાર ધારણ કરીશ. તો આ જે વાત થઈ એ સંપૂર્ણ મનુષ્ય થયા ને. હવે ક્રમ પ્રમાણે તો મત્સ્ય, જળચર, જળચર પછી કચ્છપ એટલે સ્થળચર અને જળચર, અને પછી વારાહ, વારાહ એટલે સ્થળચર, અને ત્યાર પછી અર્ધા મનુષ્ય અને અર્ધા પશુ, અને ત્યાર પછી સંપૂર્ણ મનુષ્ય. આવી રીતે સૃષ્ટિનો ઉત્ક્રાંતિવાદ થયો. અને આ ભગવાનના અવતારો પણ કેટલા બધા વૈજ્ઞાનિક રીતે થાય છે. પછી આવું બધું કરતાં કરતાં આગળ છેક સુધી કહ્યું, એમ છે કે નહીં, મજા પડી જાય એવું. બુદ્ધિમાં સીધું જ આમ શીરાની જેમ ગળે ઉતરી જાય, કારણ કે વિજ્ઞાન પણ એ જ ભણાવે છે કે આવી રીતે ઉત્ક્રાંતિ થઈ. એમ એમાંય ડાર્વિનનો જે ઉત્ક્રાંતિવાદ છે એ તો એવું જ કહે છે ને કે માણસ છે એ વાંદરમાંથી મનુષ્ય થયા. ધીરે ધીરે એને પૂંછડીનું કામ ઓછું પડતું ગયું એટલે પૂંછડી ઘસાતી ગઈ. અને આ શરીરનો એક નિયમ છે કે જેની જરૂરિયાત ઓછી પડે, જેનો ઉપયોગ ઓછો થાય, એ વસ્તુ ધીરે ધીરે ઘસાઈ જાય. આપણે બુદ્ધિનો ઉપયોગ ઓછો કરીએ તો ધીરે ધીરે બુદ્ધિ પણ. એવી રીતે પૂર્વે વાંદરાઓ જ હતા અને એમને પૂંછડાનો ઉપયોગ ઓછો થયો એટલે ઘસાઈ ગયા, ઘસાઈ ગયા એટલે માણસ થઈ ગયા. પછી આમ ચાર પગે ચાલતા, તેમાંથી ઊભા ચાલ થવા માટે એમાંથી ચિંપાંજી થયા, ચિંપાંજીમાંથી માણસ થયા. આવી રીતે ડાર્વિને ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત બતાવ્યો છે. માણસ અને ચિંપાંજી આ બંનેના ડીએનએની વચ્ચે માત્ર 2% જ ડીએનએના ડિફરન્સ છે. ડીએનએની જે ડિઝાઇન છે ને એમાં ખાલી 2% ડિફરન્સ છે. કેટલો? 2%. એના કરતાં મનુષ્યના ડીએનએ કંઈક વિશેષ છે એટલે આપણે માણસ છીએ, અને આપણા કરતાં 2% કંઈક ઓછા છે એમાં એટલે એ ચિંપાંજી છે. હવે વાંદરમાંથી ચિંપાંજી, ચિંપાંજીમાંથી માણસ, આવી રીતનો જો ઉત્ક્રાંતિવાદ થતો હોય તો તે દિવસે જેમ થયો એમ આજે પણ થવો જોઈએ કે ન થવો જોઈએ? અટકી કેમ ગયો? કારણ કે આ બધું તો કન્ટિન્યુ છે. હજી એના કરતાં કેટલા બધા ક્વેશ્ચન્સ છે. જેમણે આવું વોટ્સએપની અંદર મેસેજ ફરતો મૂક્યો, બહુ બુદ્ધિગમ્ય લાગે, યુવાનને આવવાને તો જલ્દી ગમી જાય. પણ બીજી દ્રષ્ટિએ વિચાર કરીએ તો જે અવતાર, મત્સ્ય અવતાર ધારણ કર્યો, એ જેના માટે ધારણ કર્યો, એ બધા પાસે મનુષ્યો જ હતા. તો ત્યારે કંઈ મનુષ્ય સૃષ્ટિ નહોતી એવું તો નહોતું. સત્યવ્રત રાજા, મુનિઓ, બધી જ સૃષ્ટિ હતી. જળચર સૃષ્ટિ હતી, સ્થળચર સૃષ્ટિ હતી, બધી જ સૃષ્ટિ હતી. તેદી કોને પૂછ્યું નહોતું? ઋષિઓને. હા, સત્યવ્રત રાજા વગેરે મનુષ્ય જ હતા, એમની પાસે જ્ઞાન હતું જ. એટલે પહેલી દ્રષ્ટિએ આપણને આ વિજ્ઞાનનો જે અંદર ઘૂસી ગયેલો સિદ્ધાંત છે ડાર્વિનનો, એમના આધારે આ મેસેજ છે એ સીધો જ ગળે ઉતરી જાય. પણ બીજી બાજુ થોડો વિચાર કરીએ તો વાસ્તવિક ન લાગે. અને ભગવાને જ્યારે સૃષ્ટિનું નિર્માણ કર્યું તો એ વખતે બધું જ નિર્માણ એક સાથે કરેલું છે. ઓફકોર્સ કે આદિમાનવ જે રીતે જીવતો હતો એ રીતે આપણે નથી જીવતા. એ ડેવલપમેન્ટ બધું આપણી બુદ્ધિની પેદાશ છે, અને એ પણ ભગવાને આપણને આપેલી જ શક્તિ છે. પણ જે આ અવતારો, એ પહેલાં જળચર હતા ને પછી સ્થળચર થયા, ને સ્થળચરમાંથી પછી અડધા મનુષ્ય ને અડધા આ થયા, ને પછી પૂર્ણ મનુષ્ય થયા, એવું અવતારની અંદર ન સંભવે. હા, વિજ્ઞાન આજે જે કહે છે કે ભાઈ બિગ બેંગનો ધડાકો થયો અને સૂર્યમાંથી ગોળા અલગ પડ્યા અને આમથી તેમ પૃથ્વી અફડાતી હતી અને એમાં પછી ભગવાને એમને સ્થિર કરી અને એ સ્થિર થવા માટે ચંદ્રમાંથી અલગ પડ્યા અને પછી એમના ગુરુત્વાકર્ષણની શક્તિના આધાર ઉપર આખે આખું બ્રહ્માંડ સ્થિર થયું. તો હવે પહેલો પ્રશ્ન તો એ થાય કે આખું બ્રહ્માંડ સ્થિર થયું કઈ જગ્યા ઉપર? એને કંઈક આધાર તો જોઈએ કે નહીં? અહીંયા કહ્યું કે વારાહ ભગવાન છે એ પ્રગટ થયા ક્યારે? તો કે હિરણાક્ષ છે એ પૃથ્વીને સમુદ્રમાં લઈ જતો હતો ત્યારે. તો સમુદ્ર શેના આધારે રહ્યો હતો? સમુદ્રનું તળિયું એટલે પૃથ્વી, અને પૃથ્વીનું તળિયું એટલે વિંધે જ જાઓ, ડ્રિલિંગ કરે જ જાઓ, બોર કરે જ જાઓ, તો છેલ્લે શું આવે? સમુદ્ર આવી જાય. અને સમુદ્રના તળિયે જઈએ એટલે છેલ્લે શું આવે? તો આનો અર્થ એમ થયો કે પૃથ્વી છે એ સમુદ્રને ધારી રહી છે. બહુ પ્રેક્ટિકલી આપણે વૈજ્ઞાનિક રીતે જોઈએ, મહારાજ એ અલગ કહે છે. મહારાજ તો એમ કહે છે કે સમુદ્રને વિશે છાણાની જેમ પૃથ્વી તરે છે. પણ તો પ્રશ્ન એ કે સમુદ્રને વિશે છાણાની જેમ જ્યારે પૃથ્વી તરે છે તો સમુદ્ર કઈ જગ્યાએ અને કોના આધારે રહ્યો? પાણીને રહેવા માટે કંઈક આધાર તો જોઈએ કે નહીં? એ આધાર કયો? એક નારાયણ છે, એ જ આધાર છે. હે, ગુરુત્વાકર્ષણ શક્તિ પણ એ પણ ભગવાનની જ શક્તિ છે. બિગ બેંગમાંથી ધડાકો થવો અને બિગ બેંગના ધડાકામાંથી પૃથ્વીનું સર્જન થવું, તો અહીંયા કહ્યું ને કે બ્રહ્માજીને છીંક આવી અને છીંકમાંથી વરાહ ભગવાન પ્રગટ થયા. એટલે બ્રહ્માજીની છીંક કેવડી મોટી છે? આપણે અહીંયા કોઈક નાના માણસ હોય ને, એ છીંક ખાય ને હાક છીંક આખો હોલ ગજવી મૂકે. ધ્યાન રાખવું હો, અત્યારે જો કોરોના છે ને એમાં બહુ છીંક ન ખાવી. આપણા નાકમાંથી કોરોના પ્રગટ થતો હોય તો બ્રહ્માજીના નાકમાંથી તો વરાહ ભગવાન પ્રગટ થાય, એનું શું? બ્રહ્માજીએ છીંક ખાધી એટલે એ છીંક જ એટલી બધી ભયંકર હોય અને અવાજ એટલો બધો જોરદાર હોય ને, એટલે બિગ બેંગના ધડાકા જેવું જ થાય, આમાં બીજું કાંઈ ન થાય. અને એ બિગ બેંગના ધડાકા એટલે વિજ્ઞાનને બંને કંઈક કહે છે મેચ થાય, કારણ કે એ લોકો કાર્યના આધારે કારણની મીમાંસા કરવા, કારણનું સંશોધન કરવા જાય છે. આ બાજુ શાસ્ત્ર છે એ કારણની મીમાંસા કરી અને કાર્ય છે એમનું વિઝ્યુલાઇઝેશન કરે છે. તો બંનેને ભેળા કંઈક તો થશે જ. પણ આવી રીતે ભેળા ન થાય. કેવી રીતે? પહેલાં સ્થળચર જળચર સૃષ્ટિ થઈને પછી સ્થળચરને પછી અડધા માણસને અડધા પહેલાંને પછી સંપૂર્ણ માણસ, એમ નહીં. કારણ કે જે સંપૂર્ણ માણસ છે એ તો પહેલેથી જ છે, એટલે એ ન સંભવે. સૂર્યમાંથી પૃથ્વી અલગ થઈ, ચંદ્રમા અલગ થયા, ગુરુત્વાકર્ષણ શક્તિ છે એમના આધારે આખું બ્રહ્માંડ સ્થિર થયું. એ સ્થિર કરનાર એ ભગવાનની શક્તિ. વાપરવી હોય તો આવી રીતે વાપરી શકાય. અન્યથા કરતુમ જે શક્તિ છે ભગવાનની, દેખાતી નથી અને છતાંય કામ થાય છે. ગુરુત્વાકર્ષણ દેખાતું નથી અને છતાંય કામ થાય છે, એ ભગવાનની અન્યથા કરતુમ શક્તિ છે. એ અન્યથા કરતુમ શક્તિ એમના આધારે આ બ્રહ્માંડ છે સ્થિર રહ્યું છે. જેટલા પણ અવતારો સંભવે છે એમાં પણ ભગવાનની કરતુમ અકર્તુમ અને અન્યથા કરતુમ શક્તિ એ કાર્ય કરે છે. કંઈક કરતુમ શક્તિ કાર્ય કરે છે, કંઈક અન્યથા કરતુમ શક્તિ કાર્ય કરે છે, અને કંઈક અકર્તુમ શક્તિ કાર્ય કરે છે. ભગવાન દેખાતા જ નથી અને છતાંય કામ થાય છે, એ અકર્તુમ શક્તિ છે. કંઈક ભગવાન ડિરેક્ટલી કામ કરે છે, પ્રત્યક્ષ રીતે કામ કરે છે, કરતુમ શક્તિ છે. અને ક્યાંક ભગવાન ન દેખાય, દેખાય ખબર જ ન પડે કેવી રીતે કામ થઈ ગયું, એ અન્યથા કરતુમ શક્તિ છે. થાંભલામાંથી નરસિંહજીનું પ્રગટ થવું, સૃષ્ટિના કયા નિયમને આધારે એ પ્રગટ થાય? વિજ્ઞાનનો કયો એવો નિયમ છે કે જેમના આધારે એ પ્રગટ થઈ શકે? અન્યથા કરતુમ શક્તિ છે. જેમણે એ કલ્પના કરી કે નૃસિંહ ભગવાન છે, અડધા મનુષ્ય ને અડધા માણસ, તો એમને એ ખબર ન પડી કે એ પ્રગટ્યા જ્યાંથી એ પાછું સૈદ્ધાંતિક છે કે નહીં, એમને ત્યાં વિજ્ઞાનનો એક નિયમ લાગુ પડે છે કે નહીં? ત્યાં તો એ વિજ્ઞાનનો એક પણ નિયમ લાગુ નથી પડતો. થાંભલામાંથી કોઈ માણસનું સર્જન થયું એવું આજ સુધીમાં ક્યારેય બન્યું છે? થાંભલામાંથી ક્યારેય પણ સિંહનું સર્જન થાય એવું પણ આજ સુધીમાં ક્યારેય બન્યું નથી, અને વૈજ્ઞાનિકો કરી પણ શક્યા નથી ને એ કરી પણ શકશે નહીં. અને ભગવાન છે એમાંથી પ્રગટ થયા, એ ભગવાનની અન્યથા કરતુમ શક્તિ, ખબર જ ન પડે, અન્યથા કરતુમ શક્તિ. આખે આખું બ્રહ્માંડ છે, આવા તો અનંત કોટી બ્રહ્માંડો, એ ભગવાન પોતાની યોગ શક્તિથી એમને ધારણ કરે છે. જેમના પ્રકૃતિ માત્રના વિલાસથી, એટલે વિલાસનો અર્થ પણ અહીંયા સમજવા જેવો છે કે એ ખાલી આમ પ્રકૃતિ હલાવે ને, એ પણ અકારણ ન હોય, એ સકારણ હોય. આપણે તો આખે આખું બ્રહ્માંડ હલાવી નાખીએ તો ઘણી વખત અકારણ હોય. બ્રહ્માંડ એટલે પિંડ બ્રહ્માંડ આપણું. એક છોકરો દોડ્યો જતો હતો ને, પૂછ્યું ઉભો રાખીને, ક્યાં જાય છે? તો કે ખબર નહીં, જાઉં છું. સવારમાંથી ઉઠીને સાંજ સુધી દોડ્યા જ કરીએ છીએ, દોડ્યા જ કરીએ છીએ. સાંજે આવીને પૂછે, ભાઈ ક્યાં ગયા હતા? તો કે રાજકોટમાં. રાજકોટમાં હતા, ચકડી ઘૂમડા ખાઈને પાછા અહીંયા નહીં આવ્યા. અકારણ એમનું દોડવાનું નથી હોતું. એક ભાઈ બસ સ્ટેશન ઉપર ઊભા હતા, બસમાં ચડ્યા, ટિકિટ માટે પૂછ્યું. તો કે ગારિયાધાર જશે? તો કે ના, આ બસ ગારિયાધાર ન જાય, આ તો પાલીતાણા જશે. કે તો કે કાંઈ વાંધો નહીં, પાલીતાણાની ટિકિટ આપી દે, પણ તમારે ગારિયાધાર જવું હોય તો તમે નીચે ઉતરી જાઓ. તો કે મારે એવું ક્યાંય નથી, ક્યાં જવું એ ક્યાંય, અહીંથી જવું છે. કે ક્યાં જવું છે એ કાંઈ નક્કી નથી, પણ અહીંથી વયું જવું છે એ નક્કી છે. એમ આપણું બધાનું કંઈક આવું જ હોય છે, સવારથી સાંજ સુધી અકારણ ક્રિયા કરતા હોઈએ છીએ, અકારણ દોડ્યા કરીએ છીએ. ભગવાન છે એમની એક પણ ક્રિયા, એમનું રૂવાડું જે ફરકે છે ને, એ પણ સકારણ ફરકે છે, અકારણ નહીં, અહેતુક નહીં. હા, ભગવાન એક જ વસ્તુ અહેતુક કરે છે અને એ કરુણા. હલો, અહેતુક કરુણા કરે છે. કરુણા કરવામાં એમને કોઈ કારણ નથી હોતું. એ સામાન્ય જીવાત્મા ઉપર પણ અહેતુક કરુણા કરી નાખે ને એમને સમાધિ કરાવી અને પોતાના ધામના દર્શન કરાવે, પોતાના ધામના સુખની અનુભૂતિ કરાવે. અહેતુક કરુણા, બાકી બધું જ સકારણ. બધી જ જગ્યા ઉપર ભગવાનનું કેલ્ક્યુલેશન હશે, બધી જ જગ્યા ઉપર ભગવાનનો એજન્ડા હશે, બધી જ જગ્યા ઉપર ભગવાનની અંતિમ ડેસ્ટિનેશન સુધીની દ્રષ્ટિ હશે. અને એ જ અનુસંધાને ભગવાન બધા કાર્ય કરે છે. એટલે જ સર્ગારંભે ભગવાને એવું કહી દીધું બ્રહ્માજીને કે હે બ્રહ્મા, તમારે સૃષ્ટિ કર્યા પછી આટલી આટલી જગ્યા પર પ્રોબ્લેમ આવશે અને એ જગ્યાએ હું આવા આવા અવતારોને ધારણ કરીશ અને એ પ્રોબ્લેમને રિઝોલ્વ કરીશ. બધું જ ક્લિયર છે. આપણે ગણી ન શકીએ એટલા અવતારો ભગવાન ધારણ કરે છે. અહીંયા તો બહુ થોડા બતાવ્યા, બાકી અગણિત અવતારો, અનંત અવતારો એ ભગવાનના છે. એટલા માટે આ બધું જ ભગવાનની અન્યથા કરતુમ શક્તિ એમને આભારી છે, એમને આધારે છે. ગેલેક્સીની ગેલેક્સીઓ એ આકાશની અંદર તરતી હોય તો કોના આધારે? એ આકાશ એટલે કયો? એ આકાશ એટલે પંચભૂતનો આકાશ. અને પંચભૂતના આકાશ એમનો પણ આધાર એવો ચિદાકાશ, અને ચિદાકાશ એટલે અક્ષરધામ, જેને આપણે વાસુદેવ મહાત્મ્યના ગ્રંથની આગળના ભાગમાં જાણ્યું. અને એ જે ચિદાકાશ છે એ જ બધાને ધારણ કરે છે. એ ચિદાકાશ સ્વરૂપ એ પણ ભગવાનની જ શક્તિ, એ ભગવાનના આધારે જ રહ્યો છે. એટલે અવકાશને વિશે જે ગેલેક્સીઓ તરે છે એ પણ એમના આધાર વગર નથી તરતી, એમને પણ સેટ કરવામાં પાછળ ભગવાનની શક્તિ છે. એટલે અવાસ્તવિક બુદ્ધિગમ્ય વિચારો એ વોટ્સએપની અંદર લાગે રમણીએ, પણ ફોરવર્ડ કરતા પહેલા થોડો વિચાર કરવો જોઈએ. ઘણી વખત તો હું કે આપણે ફોરવર્ડ જ કરી રાખીએ, વોટ્સએપમાં આવે ને આવ્યું નથી, વાંચ્યા પહેલાં ફોરવર્ડ કરી દેવાનું. એટલે એક જણાએ બહુ સરસ કીધું કે વોટ્સએપની અંદર કેવું ફરે છે, તો કે જેના ભેજામાં કાંઈ નથી ને એમના ભેજાની ઉપજવાળું જ છે, એ એકાબીજાને ભેજે છે. એક તો ખુદ કા ભેજા તો હે નહીં, એટલે પોતાનું દિમાગ તો છે જ નહીં. ખુદ કા ભેજા હે નહીં, દૂસરો કા ભેજા હુઆ ભેજતે રહેતે હો, આનું નામ વોટ્સએપ. હવે તો જોકે એવું આવી ગયું છે કે વોટ્સએપને ધીરે ધીરે બંધ કરવાની તૈયારીઓ થાય છે. સારું થઈ જાય ને, લપ જાય. આ બીજું એના કરતાં આગળ એડવાન્સ નીકળશે. વોટ્સએપે એવું ડિક્લેર કર્યું છે કે વોટ્સએપની અંદર જેટલો પણ ડેટા છે એ તમામ ડેટા, કારણ કે વોટ્સએપ કોને ખરીદી લીધું છે? ફેસબુકે. એ તમામ ડેટા ફેસબુક એ પબ્લિસિટી કરવા માટે એ ડેટા છે એ વાપરશે. અને જેમને જેમને મેસેજ આવ્યો હશે કે વોટ્સએપની અંદર આવડા છે અને તમે એગ્રી કરશો, એટલે તમારો ડેટા છે એની પાસે ઓટોમેટિકલી વહી જશે. અને તમારો ડેટા છે એ એમની જ્યાં પણ વાપરવો હશે ત્યાં કોઈ પણ કંપનીઓને, એજન્સીઓને, બધાને વેચી અને એ વાપરી શકશે. એટલે એનો થોડોક વિરોધ પણ ચાલે છે. જેને એગ્રી કરી દીધું એ બધા ગયા, તમારો કોઈ પણ ડેટા સિક્યોર નહીં રહે. અને જેમણે એગ્રી નથી કર્યું તો એમને બધાને વાંધો નહીં આવે. એટલે એનો વિરોધ ચાલે છે. જેને ખબર છે એ વિરોધ કરે છે, અને જેમને ખબર નથી એ બધા એગ્રી કરે છે. ખુદ કા ભેજા તો હે નહીં. એટલે ઘણી વખત વોટ્સએપની અંદર આવે એ બધું સાચું જ નથી હોતું. હવે તો ઘણી વખત એવું થઈ જાય છે કે ગ્રંથો કરતાં વોટ્સએપનું પ્રામાણ્ય વધી ગયું, કે લોકો એમ કહે છે કે વોટ્સએપમાં આવ્યું હતું એટલે સાચું જ હોય ને કે. હલો, વોટ્સએપની અંદર, યુટ્યુબની અંદર જે પણ મૂકવામાં આવે છે એ બધું જ સાચું હોય એવું નથી, એને પણ સાચું છે કે નહીં એ વિચાર આપણે કરવો જોઈએ. આજે મને કંઈક સૂજ્યું ને મેં મારો વિડીયો ઉતારીને યુટ્યુબ ઉપર ચડાવી દીધો, કાલે બીજા કોઈકને કંઈક બીજું સૂજશે ને એ ચડાવી દેશે, વિચ વન ઇઝ રાઈટ? એટલે વોટ્સએપ આવી ગયા પછી શાસ્ત્રની જરૂરિયાત નથી એવું નથી. ઓથેન્ટિક હોવું જોઈએ. અને ઓથેન્ટિક કોને કહેવાય? તો કે શાસ્ત્ર જેમને કહે છે એ ઓથેન્ટિક. શાસ્ત્ર શાસ્ત્રની વચ્ચે ભેદ હોય તો એમની ઓથેન્ટિસિટી કેવી રીતે પ્રમાણ કરવી એ પણ મહારાજ આપણને શીખવાડી ગયા છે. એતેષુ આની યાની વાક્યાની શ્રી કૃષ્ણસ્ય વૃષસ્ય ચ અત્યુત્કર્ષ પરાણીસ્યો તથા ભક્તિ વિરાગયો. કે આ પાંચ વસ્તુને કહેનારા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને શ્રીકૃષ્ણ ભગવાન એટલે પુરુષોત્તમ નારાયણ એમના અતિ ઉત્કર્ષપણાને કહેનારા જેટલા વાક્યો છે એ તમામ વાક્યોને અતિશય પ્રમાણભૂત માનવા, બાકીના વાક્યોને ગૌણ માનવા. કેમ? તો કે આ પાંચવાનાથી જ એકાંતિક ભક્ત થવાય છે અને પાંચવાનાથી જ ભગવાનની પ્રાપ્તિ થાય છે અને આત્યંતિક કલ્યાણ થાય છે. એટલા માટે અને એ જ પર્પઝ છે, આપણા પર્પઝને રિઝોલ્વ કરે એવા વાક્યો એ પ્રમાણભૂત. આપણા પર્પઝને રિઝોલ્વ ન કરે, પૃથ્વીનું સર્જન છે એ જીવાત્માના કલ્યાણને માટે થયું છે, આપણને મનુષ્ય દેહ મળ્યો છે એ જીવાત્માના કલ્યાણને માટે થયો છે, એ કલ્યાણ આત્યંતિક કલ્યાણ, આત્યંતિક કલ્યાણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એકાંતિક ભક્તને પ્રાપ્ત થાય છે અને પુરુષોત્તમ નારાયણના અનુગ્રહથી પ્રાપ્ત થાય છે. એટલે આ પાંચને કહેનારા જેટલા પણ વાક્ય શાસ્ત્રની અંદર છે અને એ શ્રેષ્ઠ કહેનારા, એની શ્રેષ્ઠતા બતાવનારા જેટલા વાક્યો છે એ શ્રેષ્ઠ ગણવાના. એમનું ક્યાંય પણ ઘસાતું બોલ્યા હોય તો એ કાઉન્ટ નહીં ગણવાના, એને ઓથેન્ટિક ન કહેવાય. શ્રી કૃષ્ણ ભગવાન રણને વિશે ભાગ્યા જરાસંધની સાથે યુદ્ધ કરતા કરતા, તો એ ઓથેન્ટિક નહીં ગણવાના, એને એટલા બધા પ્રબળ નહીં ગણવાના. પણ દુર્યોધનની સભાને વિશે વિશ્વરૂપ દેખાડ્યું તો એ આ બંનેને સામે સામે લગાડીએ તો આને ઓથેન્ટિક ગણવાનું, આને નહીં ગણવાનું, આને ગૌણ ગણવાનું, આને મુખ્ય ગણવાનું, આને ભગવાનની લીલા ગણવાની અને આમને ભગવાનની અતિશય મોટી લીલા ગણવાની કે જે આપણા કલ્યાણના કામમાં આવનારી લીલા છે. ભગવાનની જે અવતાર કથાઓ છે એને બુદ્ધિગમ્ય રીતે સમજવી હોય તો ભગવાનની શક્તિ રૂપે એવી રીતે સમજીએ, અધરવાઇઝ આપણે ભગવાનની જે લીલા છે એ લીલાના ચરિત્રોથી આનંદ પામીએ, એમાં આપણી હૃદયની ભાવનાઓને સ્થિર કરી અને જે ચરિત્ર ચાલે છે એમાં આનંદ પણ પ્રાપ્ત કરીએ. કાં બુદ્ધિ વાપરવાનું? યશ્ચ બુદ્ધે પરમ ગતઃ યશ્ચ મૂઢતમો લોકે. આ બે જ જણા સુખિયા છે. કાં ભગવાનમાં બુદ્ધિ વાપરે તો એવી વાપરવાની કે આર પાર સંસર્વી નીકળી જાય, અધકચરી નહીં, જેવી રીતે આ વોટ્સએપમાં આવ્યું એમ પેલા જળચર ને પછી સ્થળચર ને, એવી નહીં, આર પાર ઉતરી જાય એવી. કે ભગવાન છે ચિદાકાશ, એમને વિશે બિરાજમાન છે અને ચિદાકાશ પણ ભગવાનની મૂર્તિમાંથી પ્રગટ થાય છે અને એમના આધારે આકાશ ધારણ થઈ રહ્યો છે, એમના આધારે સમગ્ર બ્રહ્માંડો ધારણ થઈ રહ્યા છે અને એમની ઉપર, એમના આધારે આ ગેલેક્સીઓ છે એ રહી છે ને. બુદ્ધિગમ્ય નથી દેખાતું, ચિદાકાશ નથી દેખાતો, એનો અર્થ એવો નથી કે નથી. એવું તો ઘણું બધું છે કે જે નથી દેખાતું અને છતાંય આપણે પહેલાં નહોતા માનતા, આજે માનીએ છીએ. એવી જ રીતે જે દિવસે ચિદાકાશના દર્શન થશે તે દિવસે આપણે અવશ્ય માનીશું. ઈ ઇઝ ઇક્વલ ટુ એમસી સ્ક્વેર આઇન્સ્ટાઈનને દેખાય છે, આપણને નથી દેખાતો, પણ આઇન્સ્ટાઈનમાં આપણને પ્રતીતિ છે એટલે આપણે માનીએ છીએ કે આઇન્સ્ટાઈન થોડું ખોટું કહે, જે કહે સાચું હોય. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીને આ બધું દેખાય છે, શ્રીજી મહારાજને આ બધું દેખાય છે, દે આર મોર ઓથેન્ટિક, દે આર સાયન્ટિસ્ટ, એટલે આપણને એના વચનોમાં વિશ્વાસ છે, એમના વચનોમાં વિશ્વાસ એટલે આપણે માની લીધું. ધેટ્સ ઓલ. યશ્ચ બુદ્ધે પરમ ગતઃ અથવા તો યશ્ચ મૂઢતમો લોકે, બસ મહારાજ મહારાજ, ભગવાન ઈ ભગવાન. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે બાબરિયા વાડની અંદર આહિર ભક્તો મહારાજનો નિશ્ચય થઈ જાય, સંતોને પાસેથી વર્તમાન ધારણ કરે ને પૂજા ને એ બધું ધારણ કરે અને પછી કોઈક ડગાવવા માટે આવે તો એમ કહે કે એ મારા ગુરુ આવે ને ત્યારે પૂછી લેવાનું કે મારા ગુરુ છે ને એ જવાબ દે હે કે બાકી મારા માટે ભગવાન ઈ ભગવાન કે, અને મારા ગુરુ જો જવાબ નહીં દે તો હું બસ મારા ગુરુ છે ને એ સમર્થ છે એ જવાબ દઈ દેશે કે. કેટલો ભાવ, એમને કોઈ ડગાવી શકે? કોઈ ન ડગાવી શકે. યશ્ચ મૂઢ તમો લોકે, કારણ કે એમને મૂઢ પણ ભગવાનની અંદર બસ કીધું એટલે એમ જ એ સાચું. અને કાં બુદ્ધિના પારને પામી અને પછી ભગવાનનો આશરો કરવો. ત્રીજો પણ છે કે અતિશય પ્રીતિથી હેત થઈ જાય તોય પાર પડી જવાય. અહીંયા જે વામન અવતારની વાત કરી, એ વામન અવતાર પછી કપિલ વગેરે અવતારો એમનું નિરૂપણ થાય છે એ આપણે આવતીકાલની કથામાં લઈશું. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ આપણને સૌને એમના જેટલા પણ આ લીલા ચરિત્રો અવતારની કથાઓ છે એ બધા થકી આપણને એમનો વિશેષ મહિમા સમજાય, હૃદયને વિશે આપણને એમણે જેના માટે અવતાર ધારણ કર્યો છે એ કારણ પણ આપણને સમજાય અને એમના વિશે વિશેષ ભક્તિ છે એ ઉદય થાય, મહારાજને વિશે સર્વોપરીપણાનો ભાવ છે એ દ્રઢ થાય એટલી પ્રાર્થના સાથે સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે રાજની જય. ચાલુ રાખજો. વાલા ભક્તજનો, આજે તારીખ 11/1/2021, મૂળ વતન જંગર અને હાલ લંડનમાં રહેતા એવા ભૂતપૂર્વ વિદ્યાર્થી, આપણા રાજકોટ ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે દિલીપભાઈ ઢોલરિયા. એમના સુપુત્ર મીત અને તીર્થ, આખો એ પરિવાર ત્યાં લંડનમાં આપણું જે ગુરુકુલ છે એમની બાજુમાં જ એમનું ઘર છે. ખૂબ ભક્તિભાવ સાથે સંતો ત્યાં ઓછા રહેતા હોય, ઠાકોરજીની સેવા પૂજા સવાર સાંજ સ્થાળ, શનિવારે સત્સંગ હોય તો સવારથી આવી જાય, વાળવું ચોળવું નાની મોટી બધી જ સેવાઓ એ ગુરુકુલને પણ પોતાનું ઘર માની અને સંતોની એકમાત્ર આજ્ઞાથી એમની અનુવૃત્તિ પ્રમાણે ઠાકોરજીને સંતોને રાજી કરવા માટે સદાયને માટે સમર્પણ કરતા હોય એવા દિલીપભાઈ ઢોલરિયા, એમના આજે 40 વર્ષ પૂર્ણ થાય છે એટલે આજે એમનો બર્થડે છે. એટલે આમ તો એમની જન્મ તારીખ હશે 11/1/1981, તો 40 વર્ષ પૂરા થાય ને, 20 આવડા. એમના 40 વર્ષ પૂરા થતાં એમના હૃદયમાં અતિ શુભ સંકલ્પ થયો કે આપણા રાજકોટ ગુરુકુલની 40 શાખાની અંદર આપણે ઠાકોરજીના થાળ અને સંતોને આજે રસોઈ એ એમને આપી છે ત્યારે એમના જન્મદિવસ નિમિત્તે સર્વે સંતોના ચરણોમાં પ્રાર્થના, ખૂબ ખૂબ એમને આશીર્વાદ આપે, એમને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય, સત્સંગનું ભક્તિનું બળ છે આખા પરિવારને વધતું રહે એવી પ્રાર્થના કરીએ. આગળ પૂજ્ય જન્મદિવસ સ્વામી. એ જ રીતે આજે ઠાકોરજીના થાળ અને ધૂનપ્રસાદના જેઓ યજમાન પદે રહ્યા છે એવા ભીખાભાઈ માવજીભાઈ કણસાગરા મોરબી, કિરીટભાઈ જોશી, પ્રફુલભાઈ માકાસણા, મિતકુમાર દિનેશભાઈ ખૂંટ એમનો જન્મદિવસ છે, સહયજમાન તરીકે જયંતિભાઈ ચૌહાણ, ભાર્ગવ ધાર્મિન ચૌહાણ, અનિલભાઈ લીલા, ધર્મેશભાઈ વાડોતરિયા, ભીખાભાઈ મોલિયા, ચંદ્રકાંતભાઈ ચોટલિયા, રવિભાઈ ગોંડલિયા, રસિકભાઈ બારસિયા, જાદવભાઈ મોલિયા, ઘનશ્યામભાઈ ટંકારિયા એમનો જન્મદિવસ છે, યોગેશભાઈ દવે, આ તમામ ભક્તો તરફથી આજે ધૂનપ્રસાદ અને બપોરે ઠાકોરજીના થાળ એમની રસોઈ છે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ તમામ ભક્તોના હૃદયમાં મહારાજનું મહાત્મ્ય દિન પ્રતિદિન વધતું રહે, ઠાકોરજી વિશેષ એ ભક્તોને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ વૃદ્ધિને પમાડે, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.